તેલ તો ભાઈ કેટલો કેટલીક મગફળી પાક હશે અગત્ય વપરાતું બધું વપરાય છે. ત્યાં સુધી કરે છે રાતે બહેરવાનું થાય તો આવું કે બધા બધા ચા પીએ એવા છે નાસ્તો કરી લે છે હા કઈ કરે હા આ બધું મોક્ષે જવામાં કામ ના લાગે ને. અરે મોક્ષ માં પણ આ મોક્ષ માં જનાર તેને તું મદદ કરી એટલે મોક્ષ જ જવાનું થાય. છૂટવાય ને તું એ બુમા પડશે આ પ્રકૃતિ લઈને આવે છે માટે એનો સદુપયોગ કરે ને સર પ્રકૃતિ કોઈ છૂટે ને તને લાગે છૂટી જાય કે લાગે છૂટે એવું નહીં પણ આમાં પાછો અવરોધ થાય ને એમ કહો છો ને મોક્ષ માટે પણ અવરોધ થાય ને અવરોધ પણ આપણે એને પ્રકૃતિમાં રહીએ તો ને આપણે છૂટા રહીએ પ્રકૃતિ જોયા કરે તો ને પ્રકૃતિ ને જોવાય ખરી પ્રકૃતિ ને જોયા કરે તો આપણને કશું ને પ્રકૃતિ બધાની કઈ સારી છે દેખાય એવા તને એવું લાગે બધા સારી મારું ખબર પડે મને મને મારું ખબર પડે આ કાલે અમની રામાયણ માંથી નથી હોતી તે ખબર એવી ને એવી પ્રકૃતિ તો આપડે અહિયાં દયા થઈ ગયા નહી તો કોઈ ચાર આનામાં બોલ ના લે પરિવર્તન થઈ જાય છે આખું પહેલાનું કેવો હતો ને અત્યારે કેવો છું એવું આખું પરિવર્તન થઈ ગયું પરિવર્તન થાય ત્યાં જ મોક્ષ છે એ ઘણા એકલા પરિવર્તન થતું નથી એવું બધા પૂછે કે દાદા ના જ્ઞાન માં તમને શું લાભ થયો તો હું કહું કે આખો જીવન પહેલા કેવો હતો અને અત્યારે કે આખો પરિવર્તન થઈ ગયો હા કેતી જો સુવિધા ન શું હતો ને શું થઈ ગયો કે દાદા હતો શું હું થઈ ગયો શું કે તાર દેવા ને ને થઈ ગયો શું કે એક પેન્ટ બે પેન્ટ એનું જોર હોય કે પેન્ટ તમે ગભરાવાનું જોર હોવું છે તું એક વિવાહ થયેલો છે, તમારા ચરણ માં જ મારું મરણ થાય એવું કહો. ભાવના કે એકરૂપ થયા કરે અને એમના દેહ તો એકરૂપ થયા કરે પરિચય થી. હવે તો દાદા રખડી હતી ને મરી ગયા, તમે આવ્યા સર કોણ કેટલું એટલે તો હવે આમ તૈયાર છીએ કે જે કોઈ કરવા તૈયાર છે. છ વર્ષ થયા, છ વર્ષ તારે છ વર્ષ એ ડબલ નહી થયા તારે થઈ ગયા જ્ઞાન લીધા ઉપાધિ આપણે જગત ઉપાધિ કરે બે ખોટ થાય. એક તો કામ થયું નહી તે ખોટ થાય, બીજી ઉપાધિ કરે ત્યાં કેટલી ખોટ થાય. મેં થોડી થોડી ખાધેલી બીજી ખોટ, હા થોડી થોડી બીજી ખોટ ખાધેલી એવું લાગે છે. દોઢ દોઢ ના ખાધે ન થાય ચાલ, હે ચાલ. એટલે બહુ વાર લાગે, ટાઈમ ટાઈમ ઘણો નીકળી ગયો ને એટલે ભાઈ થોડું થોડું ઊંચું નીચું થાય એમ. અજાગૃતિ ઉડાડવા માટે બોલીએ. કઈ જાત નામ હવે આ જ્ઞાન મળ્યા પછી પાંચ અજાગૃતિ ઉડાડવા માટે જ્ઞાન ના હોય તો આપડે ગાવું જ હોય ડપોળો ડપોળો જ હોય. બરોબર કમાય તો ઉઠી ખોટ જાય, કમાય કશું નહીં ખોટ જાય, કમાય નહીં પણ ખોટ જાય, કમાય નહીં ખોટ જાય. એને પોતાને જેવો એનો એને વિરાધના કરી એની અંદર એની વિરાધના કરી ને એને એની વિરાધના કરી ને એમ કે બીજા બહારના લોકો બીજા લોકો સમજે જ નહીં, બીજાને તો મજા જ આવે, બીજા લોકો સમજે નહીં બીજાને મજા આવે. એનો ખોટ જાય નહીં એવું સમજે જ નહીં ને, ખોટ જાય છે એમ સમજે નહીં, ખોટ જાય છે એમ સમજે નહીં. આપે કહ્યું ને પેલું ગાડા ની શિખર કરવાની વાત, પછી આપે કહ્યું કે આપડે છોકરા ચક્ર મળીએ ખરા તો પછી અમારે પાસે ધોઈ રાખવું પડે, ધોઈ રાખવું પડે એવું થઈ જવું પાછું. હા એટલે પ્રતિક્રમ કરવું પડે ચક્રમ. થયો, આનો અર્થ એમ થયો કે દાદા ને પ્રતિક્રમણ કરવું પડે છે એવું ન થવું જોઈએ. માથે પડ્યા આપણી પાસે, માથે પડ્યા. અમાર જોડે આજે થઈ જાય, ઘણા ખરા થઈ જાય, એકાદ દેવ ચક્રમ સિવાય કશું છે જ નહીં એવું છે. ચક્રમ સિવાય બીજું કશું છે જ નહીં એવું છે એવું લાગે. જગત ચક્રમ છે એવું લાગે. મોટા મોટું જ્ઞાન કરાય પોતાના દોષ દેખાયા અને તે પોતાના મનમાં ખાતરી થઈ ગઈ ખરેખર એમ જ છે, એમ જ છે. એ મોટા મોટું જ્ઞાન થઈ ગયા. સિન્સિયર પર બહુ માન છે મને. કોઈ પણ માણસ સિન્સિયર હોય એ તો બહુ. બીજું ગમે તેવું હોય લક્ષણ સિન્સિયર ન હોય. મારી જોડે સિન્સિયર તો જો કૃપા ઉતરે ભગવાન ની ઉતરે ને ભગવાન ની કૃપા છે. જુદે શું રાખવાની સિન્સિયર એટલે જુદે નહીં રાખવાની, દાદા જુદે નહીં રાખવાનું. એક વાક્ય કે અભિપ્રાય જુદો નહીં રાખવાનો. હું જુદો નથી તમારે તમારી જુદે છે નહીં રાખવાનું. એટલે પોતાની સમજણ તો બહાર ભસ્મી બધ કેમ નાખવાની, પોતાની સમજણ જુદો પડે ને એ જુદા પાડે. એને બહાર ભસ્મી બધ કેમ નાખે પોતાની પછી લાયા નહી ઠાકોર નો ડાકોર નો ચોક્કસ બ્રાહ્મણ ચોક્કસ છે તે જ જોયે છે. પોઈન્ટ ઓફ વ્યુ ક્યાં છે એ જ જોયે છે, બીજું કઈ જોતા નથી. બીજું આ મહેનત નું ફળ તો મળશે, અહીં રોજ બેસી રહે બધા એને મહેનત નું ફળ મળવાનું છે. પણ પોઈન્ટ ઓફ વ્યૂ ફેર હશે તો વધુ આવશે. સારું થયું ઉડતા વગર ચડી ને આવ્યા. મારું ત્યાં વિધિ કરાવવા લઈ ગયા હતા મંદિર નું, એ લોકો હમણાં નવું બાંધ્યું એટલે પછી ત્યાં ભેગા થયા મને કે ત્યાં આ તે લાયા હતા તારે ઊંડો ઉતર્યો શું હકીકત કેવા માંગે છે ઊંડું ઉતરીએ તો ખબર પડે ને વૈજ્ઞાનિક સ્ટેપ છે કેમ છે ત્યાં પર ખબર પડે ને સોમપુરાની મદદ ના લેવી પડે પાછલા જૂના રિવાજોની અને એ મદદ પોતે શીખ્યા છે સિમ્પરણ પાછું એ પોતે શીખી ગયા શું ચાલી શકે હું તો અભિપ્રાય આપીશ ભાઈ શું કહું કમિટીને કમિટીને અભિપ્રાય આપીશ કે ભાઈ બરોબર મને ઠીક લાગે છે કારણ કે બધા જ છે આર્કિટેક્ટો માંડ્યા છે કે આપેલા કે છે મને આપણે તારીખ 1/2/84 મહાત્મા બાબાભાઈ વકીલ ને ત્યાં બરોડા સાંજે પેલું બધું સંસાર લાગતું ને આ તમારે પોતાના સ્વતંત્ર લખ્યું આ તમારો જાતનો જ અનુભવ લખ્યો પેલા બધા અનુભવ ચાર વેદ ની ઉપર ની વાતો તમામ શાસ્ત્રો ની ઉપર ની વાતો બુદ્ધિ ની ઉપર ની વાતો પણ પૂછાય જો બુદ્ધિ પ્રવેશ નહીં પામતી તે જગ્યા ની વાત પણ પૂછાય રાયા જ વાત કરી આપણે એવો જોગે જોગ એટલે એવો ભાવ ફરી ના કરશે આપણે ભાવ કરીએ પણ થાય છે કા એ કે છે આપણે ભાવ કરીએ છીએ પણ થાય છે ક્યાં કે છે આ તો નથી માટે ગુનો છે એ વાત રગર કોનો ત્યાં પગારો મકાન મરે નહીં ત્યાં બી બી નકમી જાય કોણ ની વાત કા તો મરે નહીં મરે છે દેહ નો સ્પર્શ થતા દેહ નો ભાવ નહી કર્મોને શ્રેષ્ઠ બનાવવા માટે જીવનમાં શું કરવું નીચેના વિકારોને જીતવા માટે શું કરવું ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષ્યા આળસ દ્વેષ ભાવ હંમેશા ઉત્પન્ન થાય એના માટે શું કરવું કેમ અંતર્મુખી બન્યા નથી દાદા અત્યાર સુધી નદીમાં ઘણું સ્નાન કર્યું અહીંયા સાગર મળ્યો છે અને સાગર માં સાગર ની અંદર જો ડૂબકી મારીએ તમે જો મળ્યા છો તમને મુક્તિ મળી શકે કારણ કે હવે જે જ્ઞાન જે કઈ મળ્યું છે મોતી મેળવવા છે આ ત્રણે પ્રશ્નો આપડે તો જ્ઞાન પ્રાપ્ત થવાથી ત્રણે પ્રશ્નો સોલ્વ થઈ જાય છે, અને ચોથો વિરોધાભાસ છે. પ્રશ્ન કર્મો ને શ્રેષ્ઠ બનાવવાનો, એટલે શ્રેષ્ઠ કર્મ હોય તો અશુભ છોડો અને શુભ ને પકડો, એવું આપણે પોતાને પણ શ્રેષ્ઠ લાગવા જોઈએ કે હું જે કઈ કરું છું એ સારું કરું છું કે ખોટું કરું છું. આપણને પોતાને શ્રેષ્ઠ લાગવા જોઈએ, હું જે કઈ કરું છું તે સારું કરું છું કે ખોટું કરું છું, એટલે શ્રેષ્ઠ લાગવા જોઈએ એવા કર્મ. હા, એવા કર્મ. હા, પણ શ્રેષ્ઠ કર્મ જો કર્મ હોય તો અંતર્ભગી બનવાનો છોડી દો વાત. એટલો દાદા બધું સાથે જ કરવું પડે ને, અંતર્મુખી પણ બનવું પડે, બનવું છે, સારા કર્મો પણ કરવા છે, આત્મા ને ઉન્નતિ પણ કરવી છે. જ્યાં સુધી કરતા છે તો અંતર્મુખી થઈ શકે જ નહીં. જ્યાં સુધી કરતા ભાવ છે ત્યાં સુધી અંતર બાહ્ય મૂકી જવાય, બહિર્મુખી થાય. અને શ્રેષ્ઠ કર્મ કરવો હોય બે જાતના ધર્મ, એક શ્રેષ્ઠ કર્મ કરવાનો ધર્મ કહેવાય છે, તેનાથી પુણ્ય જ બંધાય અને આપણે આનંદ રહે, શાંતિ રહે. લોકો કીર્તન ગાય, લોકો એને માન આપે, માન નું જે તમે નાખો છો ને તે કોણ નાખી શકે જેને અપમાન ગમતો હોય તે? મેં તો માન ને માટે નાખ્યા ને એ બધું વધુ માની હોય છે. શું કહે? હા, સૂક્ષ્મ છે. માન અપમાન બધું એમ મજા આવે એમાં, સારા કર્મ કરવામાં. પણ એ ભટકવાનું ભ્રાંતિ કહેવાય. જો કર્મ કરતા છો તો ભ્રાંતિ અંતર્મુખી થાય નહી, આત્માની ઉન્નતિ થાય નહી, અને ક્રોધ માન માયા રોજ જાય નહી. એ તો આપણે કાઢવા છે. તો કાઢ જાય. એ તો કાઢ તને તને પ્રશ્ન ઉભા રહે. હા, એક ઉભો રાખવો હોય તો. અરે એક જો ના કરવો હોય તો તને બધા બસ થઈ જાય. તેનું આ ભર આવ્યું બધું પંચ કર્મ ને બંધ કરવું. નથી બે પી પી કરી આખી જિંદગી બિલિયન ચાલ એવું જતું મન જે હજાર બી એમને સંયમ તો જુઓ. ધ્યાન આમાં સુખ આવશે, આમાં સુખ આવશે. અંતર માં સુખ છે એવું ભાન થયું નથી. અંતર માં સુખ છે એવું ભાન થાય ત્યારે અંતર્મુખી થાય. ભાન થયું નથી ને રૂપાળો દેખો, એટલે રૂપાળો. અને પાછો રૂપાળો લાગે છે બધે પણ વૈરાગ લાવવાની જરૂર થઈ. તમે રૂપાળો લાગે છે વૈરાગ કેવી રીતે આવે? આપણાની ઉન્નતિ કરવી હોય તો આપણે અહિયાં જ્ઞાન આપીએ છીએ ને, એ તમે 25 ભેગા થઈ જાવ તો હું અમૃતસર બેહા દઉં. રામકૃષ્ણ પરમહંસ જ્ઞાની પુરુષ હતા છતાં એમને કેન્સર કેમ થયું? કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ હતા છતાં એમને કેસ કેમ લાગી ભરી ગયા? પણ જ્ઞાની પુરુષ હોય એ આપણા જ રોગ મુક્ત કરતા હોય, લોકોના રોગો એ મુક્ત કરે અને એમને જ કેમ રોગ થાય? જ્ઞાની પુરુષ હોય તે લોકોના, આ જ્ઞાની પુરુષ જો હોય તો લોકોના રોગ મુક્ત કરે તો પછી આ પોતાના રોગ કેમ ના એ કરી શકે? એમના નિમિત્તે બીજાને મળી જાય, એમના આશીર્વાદ નિમિત્તથી પોતાના છેલ્લી કક્ષા ના થાય, મારી કક્ષા મન થયેલું જોયું મેં. મારાથી હાઈ લેવલ હતા એમ ના થાય. નટુભાઈ કે છે તો પછી એ જાય કેવી રીતે? તીર્થંકર ને જો રોગ ના થતો હોય તો તીર્થંકર જાય કેવી રીતે? કે આપડે ખેંચ ખેંચ કરીએ ત્યારે બઉ જલ્દી ખેંચીએ તો ગળી કુદા કુદ કરે ના કરે? આ કરે હા, પણ દોર જ ખરાબ થઈ ગયો તો ગગડી જુદી દોર જુદો ને. એ રીતે આયુષ કરું ઘરે મેં દોર ખરાબ થઈ ગયો એને કઈ રોગ ની જરૂર નથી. રોગ તો વેદના આપવા માટે, વેદના આપવા માટે છે ને, એ વેદના કર્મ કરેલો તેનો વેદના ફળ આપવા માટે. અને આ તો આયુષ પૂર્ણ કરવાનું, કર્મ ને ભોગવાડા છે રોગ. અને દુષ્યંત કાળમાં કલયુગમાં ભગવાને કહ્યું કે પુણ્યશાળીઓ ને રોગ થાય છે. પુણ્યશાળી સમજાવો, પુણ્યાનુબંધી પુણ્ય વાળા, પુણ્યાનુબંધી પુણ્ય વાળા ને રોગ થાય, રોગ થાય છે. હા એ જરા વિસ્તાર થી દાદા જરા. એટલે એના સંસાર થી નિર્પેક્ષ રહે રોગ, એટલે સંસાર માં એ ના જાય, લબ્ધાય નહીં, લબ્ધાય નહીં સંસાર માં, તન્મય કાર ના થાય રોગ ને લીધે. એટલે શાસ્ત્ર ગમે કહેલું જ છે. આપે જે કીધું તે પ્રમાણે કે પુણ્યાનુબંધી પુણ્ય જો હોય તો આ પેલું જો હોય તો વધારે તો અક્રમ ની અંદર પણ આ જ લાગુ પડે, બેવ ને લાગુ પડે. કાળ તો બંને કાળ બંને ને લાગુ પડે. ત્યારે ચોખ્ખું ઘી મળતું હતું ને તારે ડગાવા ખવડાય કોને કરતા ડગડો ખવડાવે અને આનું ફળ શું આવે ક્યારે નથી. છોકરાઓ હંમેશા સાદો ખોરાક પુષ્ટિકારક ખોરાક નહીં આપતો. આપડે પુષ્ટિ ખોરાક આપે છોકરું પછી રવાડે ચડી જાય છે, ઉધે રવાડે ચડી જાય પછી એમ જે ખોરાક નું એ થાય ને ખોરાક નું પરિણામ આવે ને પુષ્ટિ કે ના પરિણામ આવે પુષ્ટિ એ પ્રમાણે ના બા વિચાર તો કરો છો ના કરો છો વિચાર ના કરો છો એ ઝઘડો ખડા એક એક તો સમજણ વગર ના જીવડો ઝઘડો ખડા જઈ લે પછી મજા અને મોટી ઉંદર ના પુષ્ટિ વિટામિન ખાય ત્યાં લોહી ના થાય ડોસા મરવાના હોય તો કલાક પેલા કે બે કલાક પેલા કૂતરા રડે તો એ રડે ત્યારે એનો અવાજ રડતા એવું લાગે અને આમ જયારે ભસે તો રડતા એવું લાગે ને. હવે રડે ત્યારે અમે એમ કહીએ કે આજે ચોક્કસ આ ડોસી મરવાની અને સવારે ઉઠીને જાણીએ કે ડોસી મરી ગઈ કૂતરાનું ઘસવાનું અને રડવાનું એટલે જુદું અને સવારના પર જો જોઈએ તો કોઈ મરી ગયું હોય તે એનું રહસ્ય શું. આ કૂતરું આ પ્રમાણે જે રડે છે એનું રહસ્ય શું હશે જમરા નામ જીવડું જ નથી. નિયમ રાજા જ હતો બરાબર છે. નિયમ રાજા બરાબર તો એ આ કૂતરા ને એને ખ્યાલ ક્યાંથી આવે છે કે આજે કઈક આવું વસ્તુ બનવાનું છે. નાખતી ઊંઘી ને બધું જોયા તો એવું કુતરા કુતરા વાતાવરણ બધી અસર છે. બાકી હા જમરો બમરો કોઈ આવતો નથી, કોઈ જતો નથી, કોઈ લેવાની જરૂર નથી. નિયમરાજ બધું યમરાજ નહીં પણ નિયમરાજ નહીં નિયમરાજ નિયમરાજ નિયમથી જ બધું ચાલ્યા કરે. એમાં કોઈની જરૂર નથી. લેવા આવતા હોય તો પગાર આપવો પડે. લોકો વિચારે નહીં કે પગાર કોણ બાપ આપે છે પગાર. અરે કઈ તિજોરી નથી, બેંકો નથી, ગરીબ આવ નાદારી ચાર અનાજ ભગવાન પર હે ના હોય, ભગવાન પર ચાર અનાજ હોય. તમારે મોક્ષ જોઈતો હોય, સુખ જોઈતો જાઓ, સંસારી ચીજો ના હોય. દાદા એક બીજો એક વિચાર આવે છે, આપડે માધવના મંદિર માં જઈએ તો પ્રથમ કાચબાને જ મૂકવામાં આવે છે, બીજું કોઈ ચીજ નહીં, અને કાચબાને જ કેમ ત્યાં પ્રથમ મૂક્યો? માધવના મંદિર માં આપણે જઈએ છીએ તો પેલા શરૂઆત માં ત્યાં આગળ કાચબાને કેમ મૂકેલો છે? કાચબાને ત્યાં આગળ મંદિર માં, માધવના મંદિર માં જઈએ છીએ તો ત્યાં શરૂઆત માં કાચબાને કેમ મૂકેલો હોય છે, એ કઈ સૂચક છે એનું? માધવના મંદિર ચોવીસ કિસન કરવાની, તેમાં એ પ્રતિમા ના જે લાંછન જે હોય છે તે લાંછન શા માટે કે છે, અને લાંછન શું છે? ડેકોરેશન ભરેલા ને તે હજુ બહાર એમાં જ ફર્યા કરે, ફર્યા કરે, બહાર ફર્યા કરે, ઊંડો ઉતર્યો નહી. ક્યાં કાચબો મેળ્યો, ફળ મેળ્યો, આપડે મૂર્તિ સમજીએ, મૂર્તિ છે આ ભગવાન ની, ભગવાન કોણ લાંબા લાંબા છે તે જોવાની આપણે. મૂર્તિ એ પછી શું કે છે, તારી બનાવી હું બની, તારી એક ફૂટી છે બે એમ કે છે. પણ જેટલી આપણી સત્તા એટલો લાભ થાય, મૂર્તિ પર સત્તા દે એટલો લાભ થાય. સત્તા બેહાડવાની છે, ના બેહે તો બેહાડ બેહાડ કરવાની. અને સાયકોલોજી છે, તમે એક વાર દર્શન કરો, એક બીજો ઘર કરો, એ પાછું કાઢવું પછી, એ સત્તા એ પાછી ધોવી પછી, એ ભૂતગલ જૈન ભૂતગલ ભૂતગલ. ઇન્દ્રિયો નિગ્રહ કરે, માણસ ઇન્દ્રિયો નિગ્રહ કરે તો શિવ ને પામે. એટલે કઈ કઈ આશે કઈ ગપ્પા નથી માર્યા, જે કરનારા કઈ ગયા ને તે ગપ્પા નહીં માર્યા. હા તો આ ચોપડા થી ગયા તમે કરનારા શું કરે છે? માટે કે છે ખંભાત માં એક વખત એવો બનાવ બનેલો કે ત્યાં આગળ બહુ જૂના વખત વીસેક વર્ષ ઉપર, તો આ કૃષ્ણ ભગવાન ને ત્યાં આગળ જૈનો ની અંદર ત્યાં પજુષણ ની અંદર એવું કહેવામાં આવેલું કે આ જે છે તે ત્રીજી નરક માં છે કૃષ્ણ ભગવાન, એમને જે લીલા કરેલી એ બધું જે કહેલું એના હિસાબે, એટલે એના કારણે પછી ત્યાં આગળ કે છે મારામારી ને એવું થયેલું. એટલે હવે ખરું એટલે મારામારી થઈ તે કે કૃષ્ણ ભગવાન ની વાત પૂછે, કૃષ્ણ ભગવાન ની બારા માં પેલા જઈને કરો. હા તે બરોબર છે, એ અંદર છે કે નહીં બાબા? હા જૈનો કૃષ્ણ પેલા પાંડવ કરો લે કૃષ્ણ નું ઉપરાવ લીધું તો બહુ મોટા ગુનેગાર કહેવાય. એથી લોકલ પબ્લિક ને ઉધર પડે, માર ખાધો તે તો આવું અમે લોકો ને દુઃખ થાય એવો શબ્દ નહી બોલવો. શું કોઈ નું દુઃખ થાય કોઈ ધર્મ એ વાણી બોલવી એ ગુનો છે? તે માર ખાતો એને તો દુઃખ થયું, પણ માર મારનારને વધારે દુઃખ થાય. અને કૃષ્ણ ભગવાન એક બાજુ બે ગોડ એમ આમચે ગુમચે ગાડે તુમચે ગાડે મારી રજા એ જુએ છે ને કોણ તીર્થંકર કામ ભગવાન એની દશા ગમે ત્યાં કયા ભાઈ એની દશા તમારે જોવાની જરૂર શું છે એ તો તીર્થંકર ભગવાન છે પણ આવું બોલવું ના છે દુઃખ થાય એવું પણ આ તો લોકો વગર જોઈ બોલે છે જણા કૃષ્ણ ભગવાન કે હતા નરકમાં સર્ટિફિકેટ છે આપડે કેમ બોલવાનું ખાલી પ્રિઝમ સંખ્યા આપડે તો કૃષ્ણ ભગવાન ને આપડે એમાં આપડે મંદિર માં નમસ્કાર કીધી નમસ્કાર કીધી માં મૂકેલા છે તીર્થંકર છે તીર્થંકર છે કેમ નામ છે જે હતા આપડે ગીતા ભગવદ્ ગીતા જેવું પુસ્તક આપ્યું આજે આખા ઇન્ડિયા માં બધી નકલો દુનિયામાં બધી નકલો એની અને અનાશક્તિ પ્રવચનોની જરૂર નથી આમ કરો તેમ કરો તું કે તારે ઘેર અમારે થતું નથી આમ તો શું કશું જઈ રહ્યા તાર મળી આમ કરો સત્ય બોલો આમ બોલો કરો એવું કેવા આવે બધા હે કરો કરો ફળ કરો ચોરી કરશો ને તમે તારી ઘેર તું કઈ ને અમે જ વાત દેશે અમારે તો એવું થતું નથી તો કેવી રીતે થાય એવું દેખાય એને ધર્મ કહેવાય કેવી રીતે થાય એ બતાવે બધા કાકા રોલ કરે બધા આમ કરો કેવી રીતે થાય એ બતાવો એવું એક લાઈન દેખાય ને તો એનો ધર્મ કહેવાય શું કહેવાય આપડે ભોગવે ની ભૂલ દેખાય ને તો કેટલાય પ્રશ્નો થયેલી આ બુદ્ધિ ને ગમે ખરું પણ આમાં વરે શું આમાં કેવો ને એવો જુઓ તો તે હતી પછી રવિવાર લાગ્યું કેમ નથી આમ કરો તેમ કરો થાય એવું છે એ દાદા આપણે જે કીધું એ જરા બહુ મહત્વની વાત લાગી કે આ બધું જે કરવાનું તે કેવી રીતે કરવાનું તે તું બતાવ આ તી રીતે થાય એવું આ વાક્ય બધા એક જ વાક્ય તમને શીખવાડ્યું આ તી રીતે બને બને એ મને શીખવાય ચોપડીઓ માંથી આગળ ગોળા પહેતા નહીં પાછળ વગર થાય ઘેર શું કરે ને એ લોકો શું શીખાય લોકો લગન થતું નથી આ કઈ સત્યુક છે થાય આ સત્યુક છે થાય ઘેર કરે કશો નહીં કંકાસ કશો નહીં રોજ તો કંકાસ થાય છે માં તું મઠાય ને એકો જાણો એવું બતાવો વગર કમ નહીં અહીંયા ફર્યા કરો રખડ્યા કરો લોકો એવા છે ત્રણ કલાક આપડે નવરાત્રી વખત કયો કરી શકે છે રિલિજિયસ એન્ટરટેનમેન્ટ કે સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ કૃષ્ણમૂર્તિ રિલિજિયસ કે સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ કે છે લોકો કથા આનંદ પામે અને નકામ વખત બગાડ પણ તો પેલા શું અમારે વખત જતો નથી બધા વાતો કરે છે સત્સંગ ની બધી વાતો કરે એક પોચરો કરે એમાં દેખાડે પાંચ પાંચરા કરે એમાં દેખાડે પાંચ પાંચ પછી અહંકાર ચડે તો હોય એને બોલી બોલ ના નીકળે હોય બધા હમ હમ હમ તો હોય નીકળે કશું બધી